श्रीमद् देवी भागवत स्कंद सातमो अध्याय 28-29 जगदंबाना दुर्गा शताक्षी अने शाकंभरी नामों नो इतिहास महागौरी महालक्ष्मीना अंतर्धाननी तथा पुनः प्रागट्यनी कथा सिद्धपीठोनु वर्णन जन्मेजी राजाए पूछ्यू मुनिवर आपे राजर्षि हरिश्चंद्रनी खूब ज अद्भुत कथा संभळावी आपे कह्यू के ते परम धार्मिक राजाए भगवती शताक्षीना चरणोनी उपासना करी हती ते कल्याण स्वरूपिणी भगवती शताक्षी केम कहवाया आप तेनु कारण कहीने मारा जन्म ने सफल बनावा कृपा करो। व्यास जी कहे छे, राजन भगवती शताक्षीना प्रागट्यनी पवित्र कथा कहूँ छू, सांभळो। तमे भगवतीना परम उपासक छो, तेथी मारी समझ प्रमाणे एवी कोई कथा नथी जे तमने कही न शकाय। प्राचीन काल में दुर्गम नामनो एक भयंकर आकृति वालो महान दैत्य हतो। ते रणाक्षनो वंशज हतो, तेना पिता रूरु राजा हता। देवताओनु बळ वेद छे, वेदो लुप्त थई जशे तो देवताओ पण रहेशे नहीं, तेथी सर्वप्रथम नष्ट करी नाखवा एवो विचार करीने ते दैत्य तप करवा हिमालय पर्वत पर बैठो। तेणे ब्रह्माजीनु ध्यान धर्यु, तेणे मात्र वायु आधारे 1000 वर्ष सुधी तप कर्यु। तेना तपना तेज थी देवताओ ने दानवो बधा संतप्त थई गया। त्यारे खिलेला कमल जेवा सुंदर मुखो थी शोभता चतुर्मुख ब्रह्माजी प्रसन्न थई हंस पर बेसीने वरदान आपवा माटे दुर्गम पासे आव्या। दुर्गम समाधिस्थ हतो, तेनी आँखों बंद हती। ब्रह्माजीए ते सांभळे रीते कह्यू, तारू कल्याण थाओ, तारे जे वरदान मागवानी इच्छा होय ते मागी ले, वरदान आपनाराओनो ईश्वर छू, तारी तपस्याथी प्रसन्न थईने अहीं आव्यो छू। राजन ब्रह्माजीना मुखेथी निकळेली आ वाणी सांभळीने दुर्गम सावधान थईने उठी गयो। तेणे ब्रह्माजीनी पूजा करीने वरदान माग्यू के श्रेष्ठ, मने बधा वेदो आपवानी कृपा करो, बधा वेद मारी पासे आवी जाय महेश्वर, साथे साथे मने एवुं बळ आपो के हूँ देवताओने हरावी शकुं। दुर्गमनी आ वात सांभळीने चारे वेदोना अधिष्ठाता ब्रह्माजी एवुं ज थशे कहीने सत्यलोकमां चाल्या गया। ब्रह्माजीना वरदानना प्रभावथी ब्राह्मणोने बधा वेदोनी विस्मृति थई गई। स्नान संध्या नित्य होम श्राद्ध यज्ञ ने जप वगैरह वैदिक क्रियाओ नष्ट थई गई। पूरा भूमंडळमां हाहाकार थई गयो। ब्राह्मण आश्चर्यपूर्वक परस्पर कहवा लाग्या, आ शू थई गयु, हवे वेदना अभाव में आपणे शू करवू। आ प्रमाणे पूरा जगत में मोटो अनर्थ पैदा थयो। देवताओं ने यज्ञ भाग न मळवाथी तेओ दुर्बल थई गया। साधारण रीते जे ब्राह्मणोनी पासे वृद्धत्व आवी शकतु न हतु, तेवा ब्राह्मणों पण वृद्ध थई गया। अने पछी ते दैत्ये बळपूर्वक अमरावती ने घेरी लीधी। दुर्गमनु शरीर वज्र जेवु मजबूत हतु, देवताओ तेनी सामे लड़ी सकवा असमर्थ हता, तेथी ते भागी गया। पर्वतोनी गुफाओमां ने शिखरो पर ज्यां स्थान मळ्यु त्यां छुपाईने भगवती जगदंबानु ध्यान करवा लाग्या। राजन अग्निमां हवन न थवाथी वरसाद पड़तो न हतो, वरसादना अभावमां भयंकर दुष्काळ पड्यो। पृथ्वी पर पाणीनो छाटोय न रह्यो, कूवा वाव झरणा नदीओ वगैरे तदन सुकाई गया। રાજન. આવી દુષ્કાળની પરિસ્થિતિ 100 વર્ષ સુધી રહી. મોટાભાગની પ્રજા અને ગાય ભેંસો જેવા પશુઓ મરી ગયા. બધા ઘરોમાં ઠેર ઠેર લાશો પડેલી હતી. આ પ્રમાણે ભયંકર અશુભ સમય આવી જવાથી બ્રાહ્મણો ભગવતી જગદંબાની ઉપાસના કરવા માટે હિમાલય પર્વત પર ગયા. સમાધિ ધ્યાન અને પૂજા કરીને તેમણે દેવીની સ્તુતિ કરી. તેમણે નિરાહાર રહીને મનને ભગવતીમાં જોડી દીધું. દેવીની શરણમાં જઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા. હે પરમેશ્વરી, અમારા રાંક લોકો પર દયા કરો. હે અંબિકે, અમે ખૂબ જ અપરાધી હોવા છતાં અમારા પર કૃપા ન કરવી આપને શોભતું નથી. બધાના અંતરમાં વસનારા દેવેશ્વરી, આપની પ્રેરણાથી જ આ દુષ્ટ દૈત્ય જગતને ત્રાસ આપી રહ્યો છે. તે સિવાય તે કશું કરી શકે એમ નથી. હે મહેશ્વરી, આપ શું જોયા કરો છો? આપ જેવું ઈચ્છો તેવું કરવા પૂરી રીતે સમર્થ છો. હે મહેશ્વરી, અમારા સામે ઘોર સંકટ ઊભું થયું છે. આપ તેમાંથી અમારો ઉદ્ધાર કરો. હે અંબિકે, પાણી વિના અમે કેમ રહી શકીએ? હે અનંત કોટી બ્રહ્માંડોના સ્વામીની જગદંબિકે, પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. અમે આપને પ્રણામ કરીએ છીએ. હે કુટસ્થ રૂપા ચિદ્રૂપા વેદાંત વેદ્યા તથા ભુવનેશી, આપને વારંવાર નમસ્કાર છે. સંપૂર્ણ વેદ શાસ્ત્રો નેતિ નેતિ વાક્યોથી જેનો સંકેત કરે છે તે સર્વ કારણ સ્વરૂપિણી ભગવતીના અમે શરણાગત છીએ. આ પ્રમાણે બ્રાહ્મણોએ પ્રાર્થના કરવાથી ભગવતી પાર્વતી, જે ભુવનેશી અને મહેશ્વરી નામોથી પ્રસિદ્ધ છે, તે શક્તિએ પોતાના અનંત નેત્રોથી સંપન્ન દિવ્ય રૂપના દર્શન કરાવ્યા. તેમનું વિગ્રહ કાજળના પર્વત જેવું હતું. આંખો નીલ કમળ જેવી હતી. ખભા ઊંચા હતા. વિશાળ વૃક્ષસ્થળ હતું. હાથોમાં બાણ કમળના પુષ્પ પલ્લવ અને મૂળ શોભતા હતા, જેનાથી ભૂખ તરસ અને વૃદ્ધત્વ દૂર થઈ જાય તેવા શાક વગેરે ખાદ્ય પદાર્થને તેમણે હાથોમાં ધારણ કર્યા હતા. ખૂબ રસથી ભરેલા અનેક ફળો પણ હતા. મોટા ધનુષ્યથી તેમની ભુજાઓ શોભી રહી હતી. સુંદરતાની સીમા જેવું ભગવતીનું વિગ્રહ કરોડો સૂર્ય જેવું પ્રકાશિત અને કરુણ રસના અથા સમુદ્ર સમાન હતું. આવા દિવ્ય વિગ્રહના દર્શન કર્યા પછી જગતની રક્ષા કરવાવાળી ભગવતી તેમના અનંત નેત્રોમાંથી જળધારા વરસાવવા લાગ્યા. તેમના નેત્રોમાંથી નીકળેલા જળ દ્વારા 9 રાત સુધી ત્રિલોકમાં વૃષ્ટિ થતી રહી. બધા પ્રાણીઓને દુઃખી જોઈને ભગવતીની આંખોમાંથી આંસુઓના રૂપમાં જળ વરસી રહ્યું હતું. જળ વરસવાથી જગતના પ્રાણીઓ તૃપ્ત થયા. ઔષધિઓ પણ પુષ્ટ થઈ. રાજન, તે જળથી નદીઓના પ્રવાહ ચાલુ થયા. દેવતાઓ છુપાઈ ગયા હતા તે બહાર આવ્યા. દેવતાઓ અને બ્રાહ્મણો સાથે મળીને ભગવતીની સ્તુતિ કરવા લાગ્યા. વેદાંત વડે જાણવા યોગ્ય દેવી, આપને વારંવાર પ્રણામ છે. પોતાની માયા વડે જગતને ધારણ કરનારા તથા ભક્તો માટે કલ્પ વૃક્ષ અને શ્રદ્ધાળુ વ્યક્તિઓના કલ્યાણ માટે દિવ્ય શરીર ધારણ કરનારા દેવી, આપને નમસ્કાર હો. નિત્ય તૃપ્ત રહેનારા, હે ઉપમાન રહિત, તમને નમસ્કાર હો. હે દેવી, તમે અમારું સંકટ દૂર કરવા માટે હજારો નેત્રોવાળું અનુપમ રૂપ ધારણ કર્યું છે, તેથી હવે તમે શતાક્ષી નામવાળા થાઓ. હે માતા, અમે ભૂલથી પીડાયા છીએ, તેથી અમારામાં તમારી સ્તુતિ કરી શકવાની શક્તિ નથી. હે અંબિકે, હે મહેશ્વરી, તમે દુર્ગમ દૈત્ય પાસેથી વેદો છીનવી લો. વ્યાસજી કહે છે, રાજન, બ્રાહ્મણો અને દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવતી સિવાય અનેક પ્રકારના શાક તથા સ્વાદિષ્ટ ફળો તેમને પોતાના હાથે ખાવા માટે આપ્યા, જાત જાતના ભોજન તેમની સામે ઉપસ્થિત કરી દીધા, પશુઓને ખાવા માટે કૂણું લીલું ઘાસ પણ આપ્યું. રાજન, તે દિવસથી ભગવતીનું એક નામ શાકંભરી પણ પડ્યું. જગતમાં બધી કોલાહલ થઈ રહ્યો ત્યારે દૂતના કહેવાથી દુર્ગમ દૈત્ય આ બધી વાત સમજી ગયો. તેણે સેના તૈયાર કરી અને અસ્ત્ર શસ્ત્રથી સજ્જ થઈને યુદ્ધ કરવા નીકળ્યો. તેની પાસે 1000 અક્ષૌહિણી સેના હતી. દેવતાઓની સેનાને ઘેરીને તે દૈત્ય ભગવતીની સામે આવીને ઉભો રહ્યો. બ્રાહ્મણો પણ ચારે બાજુથી ઘેરાઈ ગયા. ત્યારે દેવતાઓમાં ભારે કોલાહલ મચી ગયો. બધા દેવતાઓ અને બ્રાહ્મણો રક્ષા કરો કહીને બૂમો પાડવા લાગ્યા. પછી ભગવતી શિવાએ તેમની રક્ષા માટે તેમની ચારે બાજુ રક્ષા ચક્ર ઊભું કરી દીધું અને તે સ્વયં બહાર નીકળી ગયા. ત્યાર પછી દેવી અને દૈત્ય વચ્ચે યુદ્ધ શરૂ થયું. બાણોની વૃષ્ટિથી સૂર્યમંડળ ઢંકાઈ ગયું. જ્યારે સામસામાં બાણો ટકરાતા ત્યારે અગ્નિની તેજ જ્વાળાઓ પ્રગટ થતી હતી. ધનુષોના તીક્ષ્ણ ટંકારથી દિગંતો બહેરા થઈ ગયા. ત્યાર પછી દેવીના વિગ્રહ વિગ્રહમાંથી અનેક શક્તિઓ પ્રગટ થઈ. કાલિકા, તારીણી, બાલા, ત્રિપુરા, ભેરવી, રમા, બગલા, માતંગી, ત્રિપુર સુંદરી, કામાક્ષી, દેવી તુલજા, જાંભની, મોહિની, છિન્નમસ્તા, ગુહ્યકાલી અને 10 સહસ્ત્ર બાહુકા વગેરે નામોવાળી 32 શક્તિઓ અને પછી 64 અને પછી અગણિત શક્તિઓ હથિયારો સાથે ઉત્પન્ન થઈ. યુદ્ધભૂમિમાં મૃદંગ, શંખ વગેરે વાદ્યો વાગવા લાગ્યા. તે શક્તિઓએ દાનવોની મોટા ભાગની સેનાનો સંહાર કરી નાખ્યો. ત્યારે સેનાપતિ દુર્ગમ પોતે શક્તિઓની સામે આવીને તેમની સામે યુદ્ધ કરવા લાગ્યો. ભયંકર યુદ્ધ થવાથી ત્યાં રક્તની નદીઓ વહેવા લાગી. 10 દિવસમાં રાક્ષસોની તમામ સેનાનો સંહાર થયો. ત્યાર પછી મહાભયંકર 11મો દિવસ આવ્યો. તે દિવસે દુર્ગમ સ્વયં લડવા માટે આવ્યો. તેને શરીર પર લાલ રંગની માળા, લાલ વસ્ત્ર અને લાલ ચંદનનો લેપ કર્યો હતો. તે મોટો ઉત્સવ કરીને યુદ્ધમાં જવા માટે રથ પર બેઠો. ખૂબ જ ઉત્સાહથી તેણે બધી જ શક્તિઓ પર વિજય પ્રાપ્ત કરી લીધો. ત્યાર પછી તેણે દેવી ભગવતીના રથ સામે પોતાનો રથ લાવીને ઉભો કરી દીધો. હવે ભગવતી જગદંબા અને દુર્ગમ દૈત્ય બંનેનું ભયંકર યુદ્ધ શરૂ થયું. હૃદયને કંપાવનારું તે યુદ્ધ બપોર સુધી ચાલતું રહ્યું. ત્યાર પછી દેવીએ દૈત્ય ઉપર 15 બાણ છોડ્યા. 4 બાણોથી દૈત્યના રથના 4 ઘોડા માર્યા ગયા. 1 બાણે સારથીને વિંધી નાખ્યો. દેવીના 2 બાણોએ દુર્ગમની બંને આંખોને તથા 2 બાણોએ દુર્ગમની 2 ભુજાઓને વિંધી નાખી. 1 બાણથી તેના રથની ધજા કાપી નાખી અને બાકીના 5 બાણોથી દુર્ગમની છાતીને વિંધી નાખી. પછી તો લોહી ઓગતો તે દૈત્ય દેવીની સામે પ્રાણ રહિત થઈને પડી ગયો. તેના શરીરનું તેજ ભગવતીના વિગ્રહમાં સમાઈ ગયું. તે મહાપરાક્રમી દૈત્યના મરવાથી ત્રિલોકમાં શાંતિ થઈ ગઈ. ત્યારે બ્રહ્માજી વગેરે દેવતાઓ ભગવાન વિષ્ણુ અને શંકરની આગેવાનીમાં આવીને દેવીની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, પરિવર્તનશીલ જગતના એકમાત્ર કારણ હે ભગવતી પરમેશ્વરી, હે શાકંભરી, હે સતલોચને, તમને વારંવાર નમસ્કાર હો. બધા જ ઉપનિષદો દ્વારા સ્તુત્ય તથા દુર્ગમ નામના દૈત્યોને સંહાર કરનારા તથા 5 કોષમાં રહેલા ભગવતી મહેશ્વરી, તમને નમસ્કાર હો. મુનિઓ શાંત ચિત્તથી જેમનું ધ્યાન કરે છે તે ઓમકારના અર્થરૂપ આપ ભુવનેશ્વરીની અમે ઉપાસના કરીએ છીએ. અનંત કોટી બ્રહ્માંડોને ઉત્પન્ન કરનાર, દિવ્ય શરીરવાળા અને બ્રહ્મા વિષ્ણુ મહેશના જનેતા ભગવતી ભુવનેશ્વરીના ચરણોમાં અમે સર્વભાવથી નમીએ છીએ. દયાળુ પરમેશ્વરી માતા સતાક્ષી સિવાય કોઈ પણ સર્વેશ્વર એવો નથી કે સંકટગ્રસ્ત દીન જનોને જોઈને આ રીતે રડવા લાગે. વ્યાસજી કહે છે, રાજન, બ્રહ્મા વિષ્ણુ વગેરે આદરણીય દેવતાઓ દ્વારા આ પ્રમાણેથી સ્તુતિ અને વિવિધ દ્રવ્યોથી પૂજન કરવાથી ભગવતી જગદંબા તરત સંતુષ્ટ થયા. કોયલ જેવા મધુર શબ્દો બોલનારા તે દેવીએ પ્રસન્ન થઈ વેદોને દૈત્ય પાસેથી છીનવીને દેવતાઓને સોંપી દીધા. તેમણે બ્રાહ્મણોને સમજાવ્યું કે આ વેદો મારું શ્રેષ્ઠ શરીર છે, મારે ખૂબ કાળજીથી તેનું રક્ષણ કરવું. તેમના અભાવમાં ત્રિલોકમાં જે અનર્થ થયો હતો તે તમે જોયો છે. તમારે સર્વકાળ મારું પૂજન કરવું, કારણ કે તમે બધા મારા સેવક છો. તમારા કલ્યાણ માટે આથી વધીને બીજો કોઈ ઉપદેશ નથી. મારા ઉત્તમ મહાત્મ્યનો નિત્ય પાઠ કરો, તેનાથી હું પ્રસન્ન થઈને તમારા બધા સંકટો દૂર કરીશ. મારા હાથે દુર્ગમ દૈત્ય હણાયો છે, તેથી મારું એક નામ દુર્ગા રહેશે. હું સતાક્ષી પણ કહેવાઉં છું, જે માણસ મારા નામનો જપ કરે છે તે માયાને જીતીને મારા સ્થાનને પામે છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે કહીને દેવી ભગવતી જગદંબા અંતર્ધાન થઈ ગયા. આ સંપૂર્ણ સર્વશ્રેષ્ઠ અને ગુપ્ત રહસ્ય મેં તમને કહ્યું તે સર્વનું કલ્યાણ કરનાર છે. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ અધ્યાયનું શ્રવણ કરે છે તેની બધી મનોકામનાઓ સિદ્ધ થાય છે અને તે છેવટે દેવીના પરમધામને પ્રાપ્ત થાય છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે સૂર્યવંશી અને ચંદ્રવંશી રાજાઓના ચરિત્રનું મેં વર્ણન કર્યું છે. રાજેન્દ્ર, ભગવતી પરાશક્તિની કૃપાથી તે રાજાઓ મોટી પ્રતિષ્ઠાને પામ્યા હતા. એ વાત નિશ્ચિત છે કે ભગવતી પ્રસન્ન થાય તો કાંઈ પણ દુર્લભ નથી, કારણ કે જે કોઈ ઐશ્વર્યવાન શક્તિમાન સંપત્તિવાન હોય તે ભગવતીના તેજના અંશથી ઉપજેલા હોય છે. રાજન, આ અને આવા બીજા ઘણા રાજાઓ ભગવતી જગદંબાની ઉપાસના કરીને સંસાર રૂપ વૃક્ષના મૂળને કાપવા માટે કુહાડા રૂપ થયા છે. તેથી સારી રીતે ભગવતી ભુવનેશ્વરીની આરાધના કરો. જે રીતે ધાન્યની ઈચ્છાવાળો માણસ પ્રાણ અનાજનું ઘાસ છોડી દે છે, તે રીતે સાંસારિક વ્યવહારોને છોડી દેવા જોઈએ. રાજન, દેવી પરમ શક્તિ છે, તેમના ચરણ કમળ દિવ્ય રત્નો છે. વેદરૂપી ક્ષીરસાગરનું મંથન કરીને તેમને પ્રાપ્ત કરી હું કૃતાર્થ થઈ ગયો. જ્યારે બીજા કોઈ દેવો પંચ બ્રહ્મ, એક સમયે બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને ઈશ્વર આ ચારે દેવતાઓ થાંભલાના રૂપમાં ઉભા રહ્યા, એમની ઉપર એક મંચ તૈયાર થયો. સદાશિવે ચારે દેવતાઓની ઉપર છાપરાના રૂપમાં બિરાજમાન થયા. આ પંચ બ્રહ્મ મંચ છે. એટલે પંચ બ્રહ્મ મંચ પર બેસવા તૈયાર ન થઈ શક્યા ત્યારે આ મહાદેવીએ તેના પર બેસવાનું સ્વીકારી લીધું, જે આ પંચ દેવતાઓથી પર સર્વોત્તમ વસ્તુ છે તેને વેદોએ અવ્યાકૃત કહ્યા છે, જેનાથી સંપૂર્ણ જગત માળામાં મણકાની જેમ ઓતપ્રોત છે. તે જ વ્યાકૃત શક્તિનું નામ ભગવતી ભુવનેશ્વરી છે. રાજેન્દ્ર, તે ભગવતી ભુવનેશ્વરીનું જ્ઞાન પ્રાપ્ત કર્યા વિના મનુષ્ય સંસારમાંથી મુક્ત થતો નથી. વેદમાં શ્વેતાશ્વર શાખાનું અધ્યયન કરનારાઓ કહે છે કે ધ્યાન અને જપ કર્યા પછી તે પુરુષોએ પોતાના ગુણોથી ઢંકાયેલી ભગવતી જગદંબાના દર્શન કર્યા હતા. તેથી જન્મ સફળ કરવા માટે પ્રયત્નપૂર્વક ભગવતી ભુવનેશ્વરનું ધ્યાન કરવું જોઈએ. ચાહે ભયથી કરો, ભક્તિથી કરો, લજ્જાથી કરો અથવા પ્રેમથી, ગમે તે રીતે પણ આ કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. સંસારમાંથી આસક્તિ હટાવીને મને અને ચિત્તને શાંત કરી ધ્યાનમાં લીન થવું એવી વેદાંતની સ્પષ્ટ ઘોષણા છે. જે મનુષ્ય ગમે તે બહાને સૂતા બેસતા અથવા ચાલતા ભગવતીનું નિરંતર સ્મરણ કરે છે તેની સંસાર બંધનમાંથી મુક્તિ થાય છે, તેમાં કોઈ સંદેહ નથી। તેથી હે રાજન, તમે સારી રીતે પ્રયત્નપૂર્વક ભગવતી મહેશ્વરીની ઉપાસના કરો। તે દેવી ભગવતી જગતના પ્રપંચથી રાજી થતા નથી। ભગવતીમાં ચિત્તને લીન કરવાની ક્રિયાને જ આરાધના કહેવાય છે। રાજન, સૂર્ય અને ચંદ્ર વંશમાં ઉત્પન્ન થયેલા ભગવતી પરાશક્તિના ઉપાસકો, પરમ ધાર્મિક તથા મનનશીલ જે રાજાઓ થઈ ગયા તેમનું પાવન ચરિત્રોનું શ્રવણ મનન કરવાથી યશ ધર્મ બુદ્ધિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે। મેં વિસ્તારથી તેનું વર્ણન કર્યું। હવે તમારે કયો પ્રસંગ સાંભળવાની ઈચ્છા છે તે કહો। જન્મેજયે કહ્યું, મહામુનિ, ત્રીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયમાં આપે એવો પ્રસંગ કહ્યો છે કે મણિદ્વીપમાં નિવાસ કરતા ભગવતી જગદંબાએ ગોરી, લક્ષ્મી અને સરસ્વતીને પ્રગટ કરીને તેમને ક્રમશઃ શંકર, વિષ્ણુ અને બ્રહ્માજી પાસે રહેવાની આજ્ઞા આપી હતી। એવું પણ સાંભળવામાં આવે છે કે ગોરી હિમાલય તથા દક્ષ પ્રજાપતિની પુત્રી છે તથા મહાલક્ષ્મી શ્રી સાગરના પુત્રી છે। તો પછી મૂળ પ્રકૃતિ જગદંબામાંથી પ્રગટ થયેલી આ દેવીઓ અન્ય કોઈની પુત્રીઓ કઈ રીતે થયા? મુનિવર, આ રહસ્ય કહેવાની કૃપા કરો। વ્યાસજી કહે છે, રાજન, સાંભળો, હું આ પરમ અદ્ભુત રહસ્ય કહું છું। કારણ કે તમે ભગવતી જગદંબાના અનન્ય ઉપાસક છો, તેથી ભગવતીનું કોઈ રહસ્ય તમારાથી છુપાવવું યોગ્ય નથી। રાજન, જ્યારે ભગવતી જગદંબાએ ત્રણેય દેવીઓને ત્રણેય દેવતાઓ પાસે રહેવાની વ્યવસ્થા કરી દીધી, ત્યારથી તે દેવીઓ સૃષ્ટિના સર્જન, પાલન અને સંહારના કાર્યમાં પ્રવૃત્ત થઈ ગયા। રાજેન્દ્ર, એક વાર હલાહલ નામથી જાણીતા ખૂબ બળવાન ઘણા દૈત્યો ઉત્પન્ન થયા। તેમણે બ્રહ્માજીના વરદાનથી ક્ષણભરમાં ત્રણેય લોક જીતી લીધા। તેમણે તેમના સૈનિકો સાથે કૈલાસ અને વૈકુંઠને ઘેરી લીધું। ત્યારે ભગવાન શંકર અને વિષ્ણુએ તેમની સાથે યુદ્ધ કર્યું। ઘણા લાંબા સમય સુધી ભીષણ યુદ્ધ ચાલ્યું। દેવતાઓ અને દાનવો બંનેની સેનાઓમાં ભયંકર ખળભળાટ મચી ગયો। ત્યારે ખૂબ જ પ્રયાસપૂર્વક ભગવાન શંકર અને વિષ્ણુ તે રાક્ષસોને મારવામાં સફળ થયા। રાજન, તેમણે મહાશક્તિના પ્રભાવથી જ દાનવોનો સંહાર કર્યો હતો, છતાં તેમણે શક્તિની ઉપેક્ષા કરી ત્યારે મહાગૌરી અને મહાલક્ષ્મી બંનેને હસવું આવ્યું। તે જોઈને આ બંને મહાન ઈશ્વરોએ શક્તિઓનો તિરસ્કાર કર્યો। ત્યારે લીલા માત્રથી તે બંને શક્તિઓ ભગવાન શંકર અને વિષ્ણુ પાસેથી અંતર ધ્યાન થઈ ગયા। શક્તિઓ ચાલી જવાથી બંને મહાન દેવો તેમનામાં રહેલી શક્તિ અને તેજ ગુમાવી બેઠા। તેમનામાં વિચાર કરવાની પણ શક્તિ ન રહી। ત્યારે બ્રહ્માજી ચિંતાથી અધીરા થઈ ગયા। તેમણે આંખો બંધ કરીને ધ્યાનથી એ જાણી લીધું કે આ પરાશક્તિની ઉપેક્ષાનું પરિણામ છે। રાજેન્દ્ર, આ રહસ્ય જાણીને બ્રહ્માજીએ સાવધાન થઈને ભગવાન શંકર અને વિષ્ણુને જે કાર્ય હતું તે પોતાના હાથમાં લઈ લીધું। પોતાની શક્તિથી થોડા સમય સુધી તેમણે આ કાર્ય સંભાળ્યું। ત્યાર પછી ભગવાન વિષ્ણુ અને શંકરના કલ્યાણ માટે બ્રહ્માજીએ તેમના પુત્રો મનુ અને સનકાદિને બોલાવ્યા। તેમણે આવીને બ્રહ્માજીને વંદન કર્યા। બ્રહ્માજીએ તેમને કહ્યું, અત્યારે હું કાર્યમાં બહુ જ વ્યસ્ત છું। પરમેશ્વરીને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરવાની ક્ષમતા અત્યારે મારામાં નથી। જગતનો બધો ભાર મારા પર છે। ભગવતી શક્તિ પરમેશ્વરીના ખસી જવાથી શિવ અને વિષ્ણુ શક્તિહીન થઈ ગયા છે। તેથી હે પિત્રો, વિષ્ણુ અને શંકર પુનઃ શક્તિ સંપન્ન થાય એવો પ્રયત્ન તમારે કરવાનો છે। તેનાથી જગતમાં તમારો યશ ફેલાશે। તેના જેના કુળમાં મહાગૌરી અને મહાલક્ષ્મી આ બે શક્તિઓ જન્મ ધારણ કરશે તે પુરુષ કૃતકૃત્ય થવા ઉપરાંત સમસ્ત જગતને પવિત્ર કરશે। વ્યાસજી કહે છે, રાજન, પિતામહ બ્રહ્માજીની વાત સાંભળી તે તેમના દક્ષ વગેરે જેટલા પુત્ર હતા તે બધા ભગવતી જગદંબાની આરાધના કરવા માટે વનમાં ગયા. અધ્યાય 28-29 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.